श्री जगदम्बिकाए नमः। श्रीमद्देवी भागवत पहलो स्कंद। सुतजी अने सोनकाजीनो सुतजी अने सोनकजीनो संवाद। सोनकजीनी विनंती थी सुतजी द्वारा पुराणोना नाम तेमना श्लोक संख्यानु वर्णन तथा उपपुराणो तथा 28 व्यासोना नाम नामो अने भागवतनो महिमा अध्याय 1, 2, 3 मा। ओम सर्वचेतन्य रूपाम तामाद्याम विद्याम च धीमहि बुद्धिम या नमः प्रचोदयात्। जे सर्वचेतन्य रूप आदि अंत थी रहित अने ब्रह्म विद्या स्वरूपिणी भगवती जगदम्बिका छे तेनु अमे ध्यान करीए छीए। તેઓ અમારી બુદ્ધિને તીક્ષ્ણ ચપ્પળ બનાવવાની કૃપા કર। સોનકજીએ કહ્યું, હે મહાભાગ સુતજી, આપ મહાભાગ અને પુરુષ શ્રેષ્ઠ છો, કારણ કે આપે પરમ પવિત્ર પુરાણ સંહિતાઓની સારી રીતે અભ્યાસ કરી લીધો છે। હે નિષ્પાપ મનિવર વ્યાસજી, 18 પુરાણોની રચના કરી અને આપ અધ્યયન કરતા રહ્યા, તે બધા પુરાણો અત્યંત અદ્ભુત છે। હે મહાનુભાવ, સત્યવતીના પુત્ર વ્યાસજીના મુખારવિંદથી 5 લક્ષણો અને રહસ્યો સહિત તે બધા જ પુરાણોને આપ સારી રીતે જાણો છો। આજે અમારું પુણ્ય ફળ આપવા તત્પર થયું હોવાથી આપ આ પાવન ક્ષેત્રમાં પધાર્યા છો। મુનિઓને વિશ્રામ આપનારું આ ક્ષેત્ર અતિ ઉત્તમ અને કળિયુગના દોષોથી મુક્ત છે। હે સુતજી, આ મુનિ સમુદાય પુણ્યશાળી પુરાણ સંબંધી કથા સાંભળવા ઉત્સુક છે। આપ સાવધાન થઈ અમને તે સંભળાવવાની કૃપા કરો। હે મહાભાગ, આપ સંપૂર્ણ શાસ્ત્રોના જ્ઞાતા અને ત્રિવિધ તાપોથી પર છો, આપનું આયુષ્ય ક્યારેય ક્ષીણ ન થાઓ। ભગવાન, હવે આપ વેદથી સંબંધ ધરાવતા પુરાણની કથા કહેવાની કૃપા કરો। હે સુતજી, જેને કાન છે અને જે સાંભળવાના સ્વાદથી પરિચિત છે, તેવા મનુષ્યો જો પુરાણની કથા ન સાંભળે તો તે ભાગ્યહીન છે। જે પ્રમાણે 6 રસોના સ્વાદથી જીભ તૃપ્ત થઈ જાય છે, તેમ વિદ્વાન પુરુષની વાણીથી કર્ણેન્દ્રિયને અત્યંત આનંદ થાય છે, એ બધા જાણે છે। સાપને કાન નથી હોતા તો પણ તે મધુર સંગીત સાંભળીને પોતાની શુદ્ધ બુદ્ધ ખોઈ બેસે છે। ત્યારે કાનવાળા માણસો જો સદવાણી ન સાંભળે તો તેમને બહેરા કેમ ન કહેવા। તેથી હે સુશીલ સુતજી, આ બધા બ્રાહ્મણો કથા સાંભળવાની અભિલાષાથી સાવધાન બનીને નેમિષારણ્ય ક્ષેત્રમાં બેઠા છે। કળિયુગના ભયથી તેઓ અત્યંત દુઃખી છે। સમય તો ગમે તે રીતે પસાર થઈ જ જાય છે. અજ્ઞાની લોકોનો સમય વિષય ચિંતનમાં અને વિદ્વાનોનો સમય શાસ્ત્રોના અવલોકન નિરીક્ષણમાં પસાર થાય છે। આ અનુભવ સિદ્ધ વાત છે। પોતાના સિદ્ધાંતને સારી રીતે પોષણ આપનારા અનેક અદ્ભુત શાસ્ત્રો છે, તેમાં જુદા જુદા સિદ્ધાંતોનું વિવેચન કરવામાં આવ્યું છે તથા તેની પુષ્ટિ માટે પ્રબળ પ્રમાણ આપવામાં આવ્યા છે। વેદાંતને સાત્વિક, મીમાંસાને રાજસ અને ન્યાયને તામસ શાસ્ત્ર કહ્યું છે। હે સુતજી, આપના કહેલા 5 લક્ષણવાળા પુરાણ પણ સાત્વિક, રાજસ અને તામસના ભેદથી 3 પ્રકારના છે। આપના મુખારવિંદથી નીકળેલું પરમ પાવન દેવી ભાગવત 5મું પુરાણ છે। એ વેદ જેટલું જ આદરણીય છે, પુરાણના બધા લક્ષણોથી એ ભરપૂર છે। તે વખતે આ પુરાણનું સંક્ષેપમાં વર્ણન કરવામાં આવ્યું હતું। આના શ્રવણથી મુમુક્ષુઓ મુક્ત થઈ જાય છે, આ પરમ અદ્ભુત પુરાણ ધર્મમાં રુચિ ઉત્પન્ન કરનારું અને મનની અભિલાષા પૂરી કરનારું છે. હવે આપ આ દિવ્ય તથા મંગળમય ભાગવત પુરાણને વિસ્તારથી કહેવાની કૃપા કરો. બધા બ્રાહ્મણો આદર સહિત સાંભળવા ઉત્સુક છે. હે ધર્મજ્ઞ, આપે ભગવાન વેદવ્યાસજીના મુખેથી આ પ્રાચીન સંહિતાનું સારી રીતે જ્ઞાન મેળવી લીધું છે. કારણ કે આપની તે ગુરુદેવમાં અનન્ય શ્રદ્ધા હતી અને આપ સર્વગુણ સંપન્ન છો. હે સર્વજ્ઞ, આપના મુખેથી બીજા ઘણા પુરાણોની કથા અમે સાંભળી છે, પરંતુ જેમ દેવતાઓને અમૃત પાન કરતા તૃપ્તિ થતી નથી, તેમ હજુ અમને પણ તૃપ્તિ થતી નથી. હે સુતજી, ધિકાર છે તે અમૃતને જેને પીનારા ક્યારેય મુક્ત થતા નથી, પરંતુ ધન્ય છે આ પુરાણ જે શ્રવણ માત્રથી મનુષ્યને મુક્તિ અપાવી દે છે. હે સુતજી, અમૃત પાન કરવા માટે અમે હજારો યજ્ઞ કર્યા છતાં અમને શાંતિ મળી નથી, કારણ કે યજ્ઞનું ફળ સ્વર્ગ છે. સ્વર્ગ ભોગવ્યા પછી ત્યાંથી પાછા મૃત્યુલોકમાં આવવું જ પડે છે. આ પ્રમાણે આ સંસાર ચક્રમાં આવવા જવાની ક્રિયા હંમેશા ચાલતી જ રહે છે. હે સર્વજ્ઞ સુતજી, આ ત્રિગુણાત્મક સંસારમાં કાલચક્રની પ્રેરણાથી હંમેશા જન્મ મૃત્યુના ચક્કરમાં ફસાયેલા મનુષ્યને જ્ઞાન થયા વિના ક્યારેય મુક્તિ મળતી નથી. તેથી આપ પરમ પવિત્ર દેવી ભાગવતની કથા કહેવાની કૃપા કરો. આ પુરાણ બધા જ રસોથી ભરપૂર અત્યંત પવિત્ર ગૂઢ અને મુમુક્ષજનોને સદા મુક્તિ આપનારું છે. શુતજી કહે છે, શ્રીમદ દેવી ભાગવત અત્યંત પવિત્ર તથા વેદ માન્ય પુરાણ છે. આ સંબંધમાં આપ સહુ મહાનુભવો દ્વારા પૂછા કરવાથી હું ધન્ય અને ભાગ્યશાળી બન્યો છું. હું આપના પ્રતિ કૃતજ્ઞતા પ્રગટ કરું છું અને આ પુરાણની કથા કહું છું. આ પુરાણ શ્રુતિઓના અર્થથી અનુમોદિત બધા જ શાસ્ત્રોનું સાર તત્વ અને પુરાણોમાં સર્વોત્તમ છે. ભગવતી જગદંબિકાના જે ચરણ યોગીઓને મુક્તિ આપનારા, બ્રહ્માદી દેવતાઓ દ્વારા સુપૂજિત અને બ્રહ્મવેતા મુનિઓ ઉત્તમ સ્ત્રોત્રોથી જેનું સદા ચિંતન કરે છે, તે ચરણ કમળોને પ્રણામ કરીને આજે હું વિસ્તારથી આ પુરાણની કથાનો પ્રારંભ કરી રહ્યો છું. હે શ્રેષ્ઠ બ્રાહ્મણો, આ પુરાણ રસોનો સાગર છે. તેમાં જ્યાં જુઓ ત્યાં દેવી ભગવતીની ભક્તિનું નિરૂપણ છે. તેથી ભગવતીના નામથી, એટલે કે શ્રીમદ દેવી ભાગવતના નામથી આ પુરાણ પ્રસિદ્ધ જાણીતું છે. આધ્યા પરા સર્વજ્ઞા જેમના નામો છે, જે સંસારના આવાગમન રૂપી બંધનને કાપવામાં સમર્થ છે, જેની સત્તા સર્વત્ર રહેલી છે, દુષ્ટ લોકો જેને કોઈ પણ રીતે જાણી શકતા નથી, તથા મુનિઓ ધ્યાન દ્વારા જેની ઝાંખી કરે છે, તે ભગવતી જગદંબિકા આ કાર્યમાં સફળતા પ્રદાન કરો. જે પોતાની ત્રિગુણાત્મિકા શક્તિ દ્વારા આ સત અસત સ્વરૂપ સંપૂર્ણ જગતની રચના કરીને તેની રક્ષામાં હંમેશા તત્પર રહે છે, તથા પ્રલય કાળમાં બધાનો સંહાર કરીને સ્વયં એકલા જ રમણ કરવાનો જેમનો સ્વભાવ છે, તે ચરાચર જગતના અધિષ્ઠાત્રી ભગવતી જગદંબિકાને હું મનથી સ્મરું છું. પુરાણીઓ અને વેદજ્ઞોનું કહેવું છે અને સર્વ વિદિત છે કે બ્રહ્માજી આ જગતના સૃષ્ટા છે. એવું પણ કહેવાય છે કે બ્રહ્માજીની ઉત્પત્તિ ભગવાન વિષ્ણુની નાભિકમળમાંથી થઈ છે. જો આમ જ હોય તો બ્રહ્માજી સ્વતંત્ર રીતે આ જગતના સૃષ્ટા કઈ રીતે થયા? ભગવાન વિષ્ણુને પણ સ્વતંત્રતા સૃષ્ટા કહી શકાય નહીં. તે તો શેષનાગની સૈયા પર સૂતા હતા, તેમની નાભીમાંથી કમળ નીકળ્યું અને તેમાંથી બ્રહ્માજી પ્રગટ થયા. પરંતુ તે શ્રીહરિ એટલે કે વિષ્ણુ ભગવાન પણ કોઈ આધાર પર આધારિત હતા. તેમનો આધાર એટલે કે ક્ષીરસાગરને પણ સ્વતંત્ર સૃષ્ટા માની શકાય નહીં, કારણ કે તે તો રસરૂપ છે અને રસ પાત્ર વિના રહી શકતો નથી. કોઈને કોઈ રસનો આધાર હોવો જ જોઈએ. તેથી ચરાચર જગતની આધારભૂત ભગવતી જગદંબિકા જ સૃષ્ટા રૂપે છે તે નિશ્ચિત થયું. હું તેમનું શરણું લઉં છું. કમળમાં રહેલા બ્રહ્માજીને દર્શન થયા. ભગવાન વિષ્ણુ યોગ નિંદ્રાવશ સૂઈ રહ્યા હતા. ત્યારે તે પ્રભુને જગાડવા માટે પિતામહ બ્રહ્માજીએ જેમની સ્તુતિ કરી હતી તે ભગવતી જગદંબિકાનું હું શરણ લઉં છું. તે ભગવતી સગુણ નિર્ગુણ મુક્તિદાતા અને માયા સ્વરૂપિણી છે. હવે હું તેમનું ધ્યાન કરીને બધા જ પુરાણોનું વર્ણન કરું છું. હે મુનિઓ, ધ્યાનપૂર્વક સાંભળવાની કૃપા કરો. શ્રીમદ દેવી ભાગવત સૌથી ઉત્તમ અને પવિત્ર પુરાણ માનવામાં આવે છે. આમાં 18,000 શ્લોક છે. આ પુરાણની રચના સંસ્કૃત ભાષામાં થઈ છે. ભગવાન વેદ વ્યાસજીએ 12 સ્કંધોમાં તેનું સુંદર રીતે સજાવ્યું છે. આ પુરાણના 318 અધ્યાય છે, જે આ પ્રમાણે છે. પહેલા સ્કંધમાં 20, બીજામાં 12, ત્રીજામાં 30, ચોથામાં 25, પાંચમામાં 35, છઠ્ઠામાં 31, સાતમામાં 40, આઠમામાં 24, નવમામાં 50, દસમામાં 13, અગિયારમામાં 24 અને 12મામાં 14 અધ્યાય છે. મહાત્માઓનું કહેવું છે કે આ પુરાણમાં આ પ્રમાણે અધ્યાય છે અને 18,000 શ્લોક છે. સર્ગ પ્રતિસર્ગ વંશ વંશાનું ચરિત્ર અને મનવંતર વગેરે પુરાણના પાંચે લક્ષણો આ પુરાણમાં વિદ્યમાન હાજર છે. જે નિર્ગુણ ત્રણેય કાળમાં હંમેશા રહેવા વાળી સર્વવ્યાપી વિકાર રહિત અને કલ્યાણકારી છે. યોગ દ્વારા જેને જાણી શકાય છે તથા સહુને ધારણ કરીને તુર્યાવસ્થામાં સ્થિત છે તે જ દેવી ભગવતીની સાત્વિક રાજસી અને તામસી શક્તિ, સ્ત્રીની આકૃતિમાં મહાલક્ષ્મી મહાસરસ્વતી અને મહાકાળીના રૂપમાં પ્રગટ થાય છે. સંસારમાં ઊભી થયેલી અવ્યવસ્થાને દૂર કરવા માટે એમનો અવતાર થાય છે. આ ત્રણેય શક્તિઓના અવતાર કાર્યને વિદ્વાનો સર્ગ કહે છે. સૃષ્ટિ સ્થિતિ અને સંહારનું કાર્ય કરવા માટે બ્રહ્મા વિષ્ણુ અને રુદ્ર રૂપે તે આદ્ય શક્તિનું પ્રગટ થવું પ્રતિસર્ગ કહેવાય છે. ચંદ્રવંશી અને સૂર્યવંશી રાજાઓની કથાઓ તથા હિરણ્યકશ્યપુ વગેરે દૈત્યોના પ્રસંગોનું વર્ણન વંશ કહેવાય છે. સ્વયંભૂ વગેરે મુખ્ય મનુવંશનું વર્ણન અને તે સમયમાં જે નિર્ણય થયો છે તે મનવંતર કહેવાય છે. અને તે મનુઓની વંશાવલીનું વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું તે વંશાનું ચરિત્ર કહેવાય છે. આ પુરાણ તે પાંચે લક્ષણોથી સંપન્ન છે. ભગવાન વ્યાસજીએ 1,25,000 શ્લોકોમાં મહાભારતની રચના કરી તે ઇતિહાસ કહેવાય છે. મહાભારતમાં પણ આ પાંચે લક્ષણો છે. 4 વેદ છે અને 5મો વેદ તે મહાભારત છે. મહાભારતને વેદ સમાન માનવામાં આવે છે. સોનકજીએ પૂછ્યું, હે સુતજી, આપ સર્વ જ્ઞાન સંપન્ન છો. હવે અમે સાંભળવા ઈચ્છીએ છીએ કે પુરાણ કેટલા છે અને તેમાં કેટલા શ્લોક છે તે વિસ્તારથી કહેવાની કૃપા કરો. અમે બધા કળિયુગના પ્રભાવથી બચવા માટે નિમિષારણ્યમાં રહીએ છીએ. બ્રહ્માજીએ તેમના મનથી એક ચક્ર ઉત્પન્ન કરીને અમને આપ્યું અને કહ્યું કે તમે લોકો આ ચક્રના આશ્રયમાં રહો. અમને બધાને એમ પણ કહ્યું કે આ ચક્રની પાછળ પાછળ તમે જાઓ. જ્યાં ચક્ર સ્થિર થાય તે સ્થાન અતિ પવિત્ર છે. ત્યાં ક્યારેય કળિયુગનો પ્રભાવ રહેશે નહીં. તેથી જ્યાં સુધી પાછો સતયુગ નહીં આવે ત્યાં સુધી તમારે બધાએ ત્યાં જ રોકાવું જોઈએ. ત્યારે અમે બ્રહ્માજીની આજ્ઞા માથે ચડાવી ત્યાંથી વિદાય થયા. અહીં આવીને બધાની હાજરીમાં બ્રહ્માજી આપેલા મનોમય ચક્રને ઘુમાવ્યું. તે ચક્રની ગતિ જે પ્રદેશમાં પ્રવેશતા કુંઠિત થઈ ગઈ. તે પરમ પાવન સ્થાન નેમિષારણ્ય કહેવાયું. કળિયુગની દાળ અહીં ગળી શકતી નથી, અર્થાત કળિયુગ આ ક્ષેત્રને પ્રભાવિત કરી શકતો નથી. તેથી કળિયુગથી ગભરાયેલા મુનિઓ, સિદ્ધજનો અને મહાત્માઓની સાથે હું અહીં રહું છું. સતયુગ ના આવે ત્યાં સુધી ગમે તેમ સમય પસાર કરીએ છીએ. હે સુતજી, આવા સમયે સદભાગ્ય આપના દર્શન થઈ ગયા. હવે આપ વેદોની સાથે સંબંધ ધરાવનાર પાવન પુરાણોની કથા કહેવાની કૃપા કરો. હે સુતજી, આપની બુદ્ધિ અદ્ભુત વિલક્ષણ છે. બધા લોકો આપના મુખારવિંદથી કથા સાંભળવા ઉત્સુક છે. હવે અમારે બીજો કોઈ વ્યવસાય નથી, અમે મનને એકાગ્ર કરી લીધું છે. સુતજી, આપ દીર્ઘકાળ સુધી બિરાજતા રહો, કોઈ પણ પ્રકારનું દુઃખ કે સંતાપ આપની પાસે આવી ન શકો. હવે આપ પુણ્યમય અને કલ્યાણકારી દેવી ભાગ્ય દેવી ભાગવત સંભળાવવાની કૃપા કરો. આ પુરાણમાં ધર્મ, અર્થ અને કામ આ ત્રણે પુરુષાર્થોનું વિસ્તારથી વર્ણન છે. આમાં બ્રહ્મ વિદ્યાનું પણ નિરૂપણ છે. તેથી આ પુરાણને જાણી લેવાથી મોક્ષ સુલભ થઈ જાય છે. હે સુતજી, મુનિવર વ્યાસજીના મુખારવિંદથી નીકળેલી આ પરમ પવિત્ર કથા મનને નિષ્પાપ કરી દે છે. આ કથાને સાંભળીને અમારા કાનોને તૃપ્તિ થતી નથી, જેમાં બધા ગુણો રહેલા છે. સંપૂર્ણ જગતને રચવા વાળી ભગવતી જગદંબિકા તેની લીલાઓથી ઓતપ્રોત રહે છે, તથા જેના પ્રભાવથી બધા પાપો નષ્ટ થઈ જાય છે. તે પરમ પવિત્ર અને અદ્ભુત ભગવતીના નામથી સુશોભિત દેવી ભાગવત નામનું પુરાણ આપની વાણીમાં પ્રગટ કરવાની કૃપા કરો. સુતજી કહે છે, હે મુનિવર સાંભળો, સત્યવતીના પુત્ર ભગવાન વ્યાસજીના મુખારવિંદથી મેં જેટલા પુરાણો સાંભળ્યા છે તેનો ક્રમશઃ તમારી સામે ઉલ્લેખ કરી રહ્યો છું. મત્સ્ય, માર્કંડે, ભવિષ્ય, ભાગવત, બ્રહ્મ, બ્રહ્માંડ, બ્રહ્મ વૈવર્ત, વામન, વાયુ, વિષ્ણુ, વરાહ, અગ્નિ, નારદ, પદ્મ, લિંગ, ગરુડ, કુર્મ અને સ્કંદ આ પ્રમાણે 18 પુરાણ છે. પહેલું મત્સ્ય પુરાણ છે, તેમાં 14,000 શ્લોક છે. અત્યંત અદ્ભુત માર્કંડે પુરાણની શ્લોક સંખ્યા 9,000 છે. તત્વદર્શી મુનિઓએ ભવિષ્ય પુરાણની શ્લોક સંખ્યા 14,500 રાખી છે. પૂર્ણિયમય શ્રીમદ ભાગવતમાં 18,000 શ્લોક છે. બ્રહ્મ પુરાણની શ્લોક સંખ્યા 10,000 છે. બ્રહ્માંડ પુરાણમાં 12,100 શ્લોક છે. 18,000 શ્લોકોમાં બ્રહ્મ વૈવર્ત પુરાણ પૂરું થયું છે. હે શૌનકજી, વામન પુરાણમાં 10,000 તથા વાયુ પુરાણમાં 24,600 શ્લોક છે. વિષ્ણુ પુરાણ અને વારાહ પુરાણ અત્યંત અદ્ભુત ગ્રંથો છે. તેમાં વિષ્ણુ પુરાણની શ્લોક સંખ્યા 23,000 અને વારાહ પુરાણની 24,000 છે. અગ્નિ પુરાણમાં 16,000 શ્લોક છે. નારદ પુરાણ 25,000 શ્લોકમાં રચાયું છે. પદ્મ પુરાણનું વિસ્તૃત વર્ણન 55,000 શ્લોકમાં થયું છે. લિંગ પુરાણમાં 11,000 શ્લોક છે. ગરુડ પુરાણના વક્તા ભગવાન વિષ્ણુ છે, જેની શ્લોક સંખ્યા 19,000ની છે. કુર્મ પુરાણના 17,000 શ્લોક છે. પરમ અદ્ભુત સ્કંદ પુરાણની શ્લોક સંખ્યા 81,000 છે. હે નિષ્પાપ મુનિવરો, આ પ્રમાણે પુરાણો અને તેની શ્લોક સંખ્યાનું વર્ણન મેં કર્યું. હવે મુખ્ય પુરાણો જેવા જ ઉપપુરાણો પણ છે તે તમને કહું છું. ઉપપુરાણોના નામ આ પ્રમાણે છે, સનંત કુમાર પુરાણ, નૃસિંહ પુરાણ, નારદ પુરાણ, શિવ પુરાણ, દુર્વાસા પુરાણ, કપિલ પુરાણ, મનુપુરાણ, ઉષ્ણહ પુરાણ, વરુણ પુરાણ, કાલિકા પુરાણ, સાંબ પુરાણ, નંદી પુરાણ, શોર પુરાણ, પરાશર પુરાણ, આદિત્ય પુરાણ, મહેશ્વર પુરાણ, ભાગવત પુરાણ અને વશિષ્ઠ પુરાણ. ઉચ્ચ કોટિના અનુભવી પુરુષોએ આ ગ્રંથોને ઉપપુરાણ કહ્યા છે. આ પુરાણો અને ઉપપુરાણોની રચના કર્યા પછી ભગવાન વેદવ્યાસજીએ મહાભારતની રચના કરી. બધા મનવંતરોના દ્વાપરમાં ભગવાન વિષ્ણુજ વ્યાસ રૂપે પ્રગટ થાય છે અને જગતના કલ્યાણ માટે એક વેદને અનેક ભાગોમાં વિભાજિત કરે છે. કારણ કે તેઓ જાણે છે કે કળિયુગના બ્રાહ્મણો અલ્પાયુ અને મંદ બુદ્ધિના થશે. આમ ભગવાન વેદવ્યાસ દરેક યુગમાં પરમ પવિત્ર એવી પુરાણ સંહિતાઓની રચના કરે છે. સ્ત્રીઓ શુદ્ર અને પોતાના કર્મથી ચ્યુત બ્રાહ્મણો વેદ સાંભળવાના અધિકારી નથી, તેથી આવા લોકોનું પણ કલ્યાણ થાય તે માટે પુરાણોની રચના કરવામાં આવી છે. હે મુનિવરો, આ સમયે અત્યારે 28મા દ્વાપરનું 7મું મન્વંતર ચાલી રહ્યું છે. આ મન્વંતરના અધિષ્ઠાતા વ્યવસ્થ મનુ છે. સત્યવતી પુત્ર વ્યાસજી મારા ગુરુદેવ છે. તેમના જેટલું ધર્મનું જ્ઞાન અન્ય કોઈમાં નથી. તે જ આ મન્વંતરના વેદ વ્યાસ છે. હવે પછી 29મા મન્વંતરમાં દ્રોણી નામના વ્યાસ થશે. આજ સુધી 27 વ્યાસ થઈ ચૂક્યા છે. દરેક યુગમાં તેમના દ્વારા પુરાણ સંહિતા કહેવામાં આવી છે. ઋષિઓએ પૂછ્યું, હે મહાભાગ સુતજી, અત્યાર સુધીના દ્વાપર યુગમાં પુરાણની રચના કરનાર જે વ્યાસદેવ થઈ ચૂક્યા છે, તેમના પરિચય આપવાની કૃપા કરો. સુતજી કહે છે, પહેલા દ્વાપરમાં વેદોના વિભાગ સ્વયં બ્રહ્માજીએ કર્યા, તેથી તે યુગના વ્યાસ બ્રહ્માથી થયા. બીજા દ્વાપરમાં પ્રજાપતિએ વ્યાસનું કાર્ય પૂરું કર્યું. ત્રીજામાં ઉષ્ણા, ચોથામાં બૃહસ્પતિ, પાંચમામાં સવિતા અને 7મા યુગમાં મૃત્યુદેવ વ્યાસની ગાદી પર હતા. 7મા દ્વાપરમાં મઘવાજીએ, 8મામાં વશિષ્ઠજીએ, 9મામાં સરસ્વતીજીએ, 13મામાં અંતરિક્ષજીએ, 14મામાં સાક્ષાત ધર્મએ પંદરમામાં રૂયા ઋણીએ 16મામાં ધનંજયે 17મામાં મેઘાતિથિ 18મામાં વ્રતિએ 19મામાં અત્રિએ 20મામાં ગૌતમે અને 21મામાં હયાર્તમાં ઉત્તમે વ્યાસજીનું કાર્ય સંપાદિત કર્યું હતું. વાજસ્રવા વેન, આમુષ્યાયણ, સોમ, તૃણબિંદુ, ભાર્ગવ, શક્તિ, જહાતુર કણિયર અને કૃષ્ણ દ્વેપાયન પણ વ્યાસ કહેવાય છે. આ જ 28 વ્યાસ છે. મેં જેમના નામ સાંભળ્યા હતા તે મેં ગણાવી દીધા. આ કૃષ્ણ દ્વેપાયન વ્યાસજીના મુખાર વિંદથી શ્રીમદ દેવી ભાગવત સાંભળવાનો સુયોગ મને મળી ચૂક્યો છે. આ પુરાણ પરમ પવિત્ર અને દુઃખોના નાશ કરનારું છે. આ પુરાણના પ્રભાવથી બધા મનોરથો પૂર્ણ થાય છે અને મુક્તિ પણ સુલભ બની જાય છે. આ ગ્રંથના બધા વિષયો વેદના અભિપ્રાયથી મુક્ત જોડાયેલા છે. બધા જ વેદોના સારરૂપ આ પુરાણ મુમુક્ષુજનોને હંમેશા પ્રિય છે. આ પુરાણની રચના પછી વ્યાસજીએ સર્વપ્રથમ પોતાના અયોની જ યોનિ દ્વારા ન જન્મેલા સ્વયંભૂ અને વિરક્ત પુત્ર ભગવાન સુખદેવજીને અધિકારી સમજીને તેમને કહ્યું, હે મુનિવર, તે સમયે હું ત્યાં જ હતો, તેથી વેદ વ્યાસથી પ્રવચન કરી રહ્યા હતા તે યથાર્થ વાતો મેં પણ સાંભળી લીધી. ગુરુદેવ અત્યંત દયાળુ હતા, તેમની જ કૃપાથી અત્યંત ગૂઢ ગુપ્ત પુરાણ પ્રકાશમાં આવ્યું છે. વ્યાસપુત્ર સુખદેવજીની બુદ્ધિ અતિ વિલક્ષણ હતી, તેમના પૂછવાથી આ ગુપ્ત પુરાણની બધી વાતો વ્યાસજી કહેતા હતા. ત્યાં હોવાને કારણે આ પુરાણના અપાર મહિમાનો હું પણ જાણકાર બની ગયો. હે મુનિવર, શ્રીમદ દેવી ભાગવત સ્વર્ગના કલ્પ વૃક્ષનું સારી રીતે પાકેલું ફળ છે. આ સંસાર રૂપી સમુદ્રના અથાગ જળને પાર કરવાની ઈચ્છા ધરાવનારા સુખદેવજી તે ફળને ચાખનારા પક્ષી છે. તેમણે આ જુદી જુદી કથારૂપી અમૃતને પોતાના કર્ણપુટ કાનરૂપી પડિયામાં ભરીને ખૂબ પીધું છે. જગતમાં એવું કોણ છે જે આ અદભુત કથાને સાંભળીને કળિયુગના ભયથી મુક્ત ન થઈ જાય? જે પાપી વૈદિક ધર્મથી વિમુખ અને ચારિત્ર ભ્રષ્ટ છે તેને પણ જો કોઈ પણ રીતે શ્રીમદ દેવી ભાગવત સાંભળવાનો અવસર મળી જાય તો સંસારના વિવિધ ભોગો ભોગવીને અંતમાં યોગી લોકો જ્યાં જાય તે ભગવતીના પરમ ધામને પ્રાપ્ત થાય છે. જે નિર્ગુણ સ્વરૂપ આ સંતજનોના પ્રેમ પાત્ર અને ધ્યાનમાં દર્શન આપવા વાળા છે તે વિદ્યામયી ભગવતી જગદંબિકા નિરંતર આ દેવી ભાગવતની કથા સાંભળવામાં તત્પર રહેનારની હૃદયરૂપી ગુફામાં નિવાસ કરે છે. સંસાર રૂપી અથાગ સમુદ્રને પાર કરવા માટે બધી રીતે સક્ષમ પૂર્ણ એવો માનવ દેહ સુંદર દ્રઢ નાવ છે, જેને માનવ દેહ મળી ગયો અને કથા વાંચનારની પણ કમી ન હોય તો પણ જે મૂર્ખા કલ્યાણકારી દેવી ભાગવતને નથી સાંભળતો તે ખરેખર ભાગ્યહીન છે. જેને બુદ્ધિ પ્રધાન મનુષ્ય શરીર મળી ગયું છે, બંને કાન પણ હાજર છે, તો પણ સંપૂર્ણ કામનાઓને પૂર્ણ કરનારા રસોનો સાગર અને પરમ પવિત્ર આ ભાગવત પુરાણને જે નથી સાંભળતો અને પરમ નિંદા અને બીજાની વાતો કરવામાં મશગુલ રહે છે તે અજ્ઞાની મરી કેમ જતો નથી? તેના જીવવાથી શું લાભ છે? અધ્યાય 1, 2 અને 3 સમાપ્ત. બોલો શ્રી અંબે માત કી જય.